શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ 24મો અધ્યાય પૃથુની વંશ પરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથુ પછી તેમના પુત્ર પરમ યશસ્વી વિજિતાશ્વ રાજા થયા. તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો, તેથી તેમણે તે ચારેયને એક એક દિશાનો અધિકારી સોંપ્યો. રાજા વિજિતાશ્વે હરિયક્ષને પૂર્વ, ધુમ્રકેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું. તેમણે ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી હતી, તેથી તેઓ અંતર્ધાન પણ કહેવાતા હતા. તેમની પત્નીનું નામ શિખંડીની હતું. તેનાથી તેમને 3 સુપુત્રો થયા. તેમના નામ પાવક, પૌમાન અને શુચિ હતા. પૂર્વકાળમાં વશિષ્ઠજીનો શ્રાપ હોવાથી ઉપયુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો. આગળ જતા યોગ માર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા. અંતર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્રરત્ન હરવિધારન પ્રાપ્ત થયો હતો. મહારાજ અંતર્ધાન ઘણા ઉદાર પુરુષ હતા. તેમના પિતાના અશ્વમેઘના ઘોડાને જ્યારે ઇન્દ્ર હરિને લઈ ગયા હતા ત્યારે તેમને તેની જાણ થઈ જવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ કર્યો ન હતો. રાજા અંતર્ધાનને કર લેવો, સજા આપવી, દંડ વસૂલ કરો વગેરે કર્તવ્યોને ઘણા કઠોર તેમજ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને એક દીર્ઘકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું. યજ્ઞ કાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને સુદૃઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્ય લોક પ્રાપ્ત કર્યો. હે વિદુરજી, હરવિધાનની પત્ની હવિરધાનીએ બહિષદ ગઈ શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા છે. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, તેમાંના હરવિધાનના પુત્ર મહાભાગ બહિષદ યજ્ઞ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા. તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. તેમણે એક સ્થાને પછી બીજે સ્થાને એમ લાગ લગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સગળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી. આને લીધે જ આગળ જતા તેઓ પ્રાચીન બરહી નામે વિખ્યાત થયા. રાજા પ્રાચીન બરહીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી સતદ્રુતિ સાથે લગ્ન કર્યું હતું. સર્વાંગ સુંદરી કિશોરી સતદ્રુતિ સુંદર વસ્ત્રાભૂષણનો શણગાર સજીને લગ્ન મંડપમાં જ્યારે વિવાહ માટે મંગલ ફેરાની પરિક્રમા કરતી હતી ત્યારે સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા અને જેમ શુકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા. નવોઢા સતદ્રુતિએ પોતાના નુપુરોના જણકારથી જ દિશા વિદિશોના દેવતા, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્ય અને નાગો તમામને વશ કરી લીધા હતા. સતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બરહીને પ્રચેતાઓ નામે 10 પુત્રો થયા. તેઓ ઘણા જ ધર્મજ્ઞાની તથા એક જેવા નામ અને આચરણવાળા હતા. જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો ત્યારે તે બધાએ તપસ્યા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનારા શ્રી હરિની આરાધના કરી. ઘરેથી તપસ્યા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રી મહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્વનો ઉપદેશ આપ્યો હતો તે તત્વનું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, માર્ગમાં પ્રચેતાઓના શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો તે સારયુક્ત વાત તમે કૃપા કરીને મને કહો. હે બ્રહ્મર્ષિ, શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણો મુશ્કેલ છે, બીજાઓની તો વાત જ શી કરવી. મુનિજનો પણ બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે, છતાં સહજ રીતે પામતા નથી. જોકે ભગવાન શંકર આત્મારામ છે, તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું, તેમ છતાં પણ આ લોક સૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે, શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, સાધુ સ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્યામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું. તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું જ સ્વચ્છ હતું તથા તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો એટલે જળચરો પણ પ્રસન્ન જણાઈ આવતા હતા. તેમાં નીલકમળો, લાલ કમળો, રાત્રે, દિવસે અને સંધ્યાકાળે ખીલતા કમળો તથા ઇન્દિવર વગેરે અન્ય ઘણા પ્રકારના કમળો સુશોભિત હતા. તેના કાંઠાઓ પર હંસ, સારસ, ચક્રવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કુંજન કરતા હતા. તેની ચારે બાજુએ જાત જાતના વૃક્ષો અને વેલીઓ હતા. તેમના પર મદોન્મત ભમરાઓ ગુંજી રહ્યા હતા. તેમના મધુર ધ્વનિથી હર્ષિત થઈને જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હતો. કમળકોષની પરાગ રજ પવનની લહેરોને લીધે ચારે બાજુ ઉડી રહી હતી, જાણે કે ત્યાં કોઈ ઉત્સવ થઈ રહ્યો. ત્યાં મૃદંગ, પણવ વગેરે વાદ્યો સાથે ગવાતા અનેક દિવ્ય રાગ રાગણીઓને ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારને ભારે આશ્ચર્ય થયું. એટલામાં જ તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે, કંઠ નીલવર્ણ છે તથા ત્રણ વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે. અનેક ગંધર્વો તેમનો સુયસ ગાઈ રહ્યા છે. તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચેતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યો. ત્યારે શરણાગતના ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાના દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મજ્ઞાની અને શીલ સંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા, તમે બધા યજ્ઞવેદી પર બેસનારા પ્રાચીન બરહીના પુત્ર છો, તમારું કલ્યાણ થાઓ. તમે જે કંઈ કરવા ઈચ્છો છો તેની પણ મને ખબર છે. અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યા છે. જે વ્યક્તિ અવ્યક્ત પ્રકૃતિ તથા જીવસંજ્ઞક પુરુષ એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું સારી પેઠે પાલન કરનારો મનુષ્ય 100 જન્મો પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે. અને એના કરતાં પણ અધિક પુણ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે। પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વ પ્રપંચોથી પર તે પરમ પદ પામી લે છે, કે જેને રુદ્ર રૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતપોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું। તમે બધા ભગવાનના ભક્ત હોવાના સંબંધે મને ભગવાનના જેટલા જ પ્રિય છો, એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારેય પ્રિય હોતું નથી। હવે હું તમને એક ઘણું જ પવિત્ર, મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું। આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો। શ્રી મૈત્રેયજી કહે છે, ત્યારે નારાયણ પરાયણ કરુણા હૃદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઉભેલા તે રાજપુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું। ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવાન, તમારા ઉત્કર્ષ ઉચ્ચ કોટિના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે, નિજાનંદ લાભ માટે છે, તેનાથી મારું પણ કલ્યાણ થાઓ। આપ સદૈવ પોતાના નિરતિશય પરમાનંદ સ્વરૂપમાં જ સ્થિત રહો છો, એવા સર્વાત્મક આત્મ સ્વરૂપ આપને નમસ્કાર છે। આપ પદ્મનાભ અર્થાત સમસ્ત લોકોના આદિ કારણ છો, ભૂત સૂક્ષ્મ તન્માત્ર અને ઇન્દ્રિયોના નિયંતા, શાંત એકરસ અને સ્વયં પ્રકાશ વાસુદેવ, ચિત્તના અધિષ્ઠાતા પણ આપ જ છો, આપને નમસ્કાર છે। આપ જ સૂક્ષ્મ અવ્યક્ત અનંત અને મુખાગ્નિ થકી સમસ્ત લોકોનો સંહાર કરનારા અહંકારના અધિષ્ઠાતા સંકર્ષણ તથા જગતના પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન છો, આપને નમસ્કાર છે। આપ જ ઇન્દ્રિયોના સ્વામી મનના તત્વના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો, આપને વારંવાર નમસ્કાર છે। આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો, પૂર્ણ હોવાને કારણે આપના વૃદ્ધિ અને ક્ષય થતા નથી, આપને નમસ્કાર છે। આપ સ્વર્ગ અને મોક્ષના દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો, આપને નમસ્કાર છે। આપ જ સુવર્ણરૂપ વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો, આપને નમસ્કાર છે। આપ પિતૃ અને દેવતાઓના પોષક સોમ છો તથા ત્રણેય વેદોના અધિષ્ઠાતા છો, અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસ જળરૂપ છો, આપને નમસ્કાર છે। આપ સમસ્ત પ્રાણીઓના દેહ પૃથ્વી અને વિરાટ સ્વરૂપ છો તથા ત્રણેય લોકોનું રક્ષણ કરનારા માનસિક, ઇન્દ્રિક અને શારીરિક શક્તિ સ્વરૂપ વાયુ પ્રાણ છો, આપને નમસ્કાર છે। આપ જ પોતાના શબ્દગુણ વડે સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનાર તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો, તથા આપ જ મહાન પુણ્યોથી પ્રાપ્ત થતા પરમ તેજોમય સ્વર્ગ વૈકુંઠ વગેરે લોક છો, આપને ફરી ફરી નમસ્કાર છે। આપ પિતૃલોકની પ્રાપ્તિ કરાવનાર પ્રવૃત્તિ કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનભૂત નિવૃત્તિ કર્મરૂપ છો, તથા આપ જ અધર્મના ફળ સ્વરૂપ દુઃખદાયક મૃત્યુ છો, આપને નમસ્કાર છે। હે નાથ, આપ જ પુરાણ પુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો, આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ સાક્ષાત મંત્રમૂર્તિ અને મહાન ધર્મ સ્વરૂપ છો, આપની જ્ઞાન શક્તિ કોઈ પણ પ્રકારે કુંઠિત થતી નથી. આપને વારંવાર નમસ્કાર છે. આપ જ કરતા કરુણ કરણ અને કર્મ, આપ કરતા કરણ અને કર્મ ત્રણ શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો. આપ જ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છો તથા આપનાથી જ પરા પશ્યંતી મધ્યમા અને વેખરી ચાર પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે. આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમને આપના દર્શનની અભિલાષા છે, તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યંત પ્રિય છે તે આપના અનુપમ રૂપની ઝાંખી આપ અમને કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. તે રૂપ વર્ષા ઋતુના મેઘ જેવું સ્નિગ્ધ શ્યામ અને સમસ્ત સૌંદર્યનું સાર સર્વસ્વ છે. સુંદર ચાર વિશાળ ભુજાઓ, અતિ મનોહર મુખારવિંદ, કમળદળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુઘડ નાસિકા, મનમોહક દંત પંક્તિ, સુંદર કપોલ, મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. પ્રસન્નતાપૂર્વક પ્રસન્નતાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય વાકી દ્રષ્ટિ, કાળી કાળી વાંકડીવાળી કેશાવલી લટો, કમળ કુસુમના કેસર જેવું લહેરાતું પિતાંબર, ઝગમગતા કુંડળ, તગતગતા મુંગટ, કંકણ હાર નુપુર મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ ચક્ર ગદા પદ્મ વનમાળા અને કૌસ્તુભ મણીને કારણે તે રૂપની અપૂર્વ શોભા છે. તેને સિંહના જેવા પુષ્ટ સ્કંદ છે, જેમના પર હાર કેયુર તેમજ કુંડલ વગેરેનું તેજ ઝગમગી રહ્યું છે તથા કૌસ્તુભ મણીના તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે. તેમનું સામણું વૃક્ષસ્થળ શ્રીવત્સ ચિહ્ન રૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસ સ્થાન હોવાને કારણે કસોટી પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે. તેનું ઉદર ત્રણ રેખાઓથી સુશોભિત પીપળાના પાંદડા જેવું ઘાટીલું, શ્વાસના આવાગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે. તેમાં વમળ જેવી જે વર્તુળાકાર નાભી છે તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થવા ઈચ્છે છે. શામવર્ણના કટિપ્રદેશમાં પિતાંબર અને સ્વર્ણ મેખલા કંદોરો શોભી રહ્યા છે. સરખા અને સુંદર ચરણો, પિંડલીઓ, જાંગો અને ઘૂંટણોને કારણે આપનો દિવ્ય વિગ્રહ ઘણો જ સુઘડ જણાય છે. આપના ચરણ કમળોની શોભા શરદ ઋતુના કમળદળની કાંતિનો પણ તિરસ્કાર કરે છે. તેમની નખદ્યુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે. અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રય સ્વરૂપ તેજ રૂપનું દર્શન કરાવો. હે જગદગુરુ, અમને અજ્ઞાનથી છવાયેલા પ્રાણીઓને માટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા આપ જ અમારા ગુરુ છો. હે પ્રભુ, ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્યે આપના તે રૂપનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. આપની ભક્તિ જ સ્વધર્મનું પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે. સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને જ પામવા ઈચ્છે છે તથા વિશુદ્ધ આત્મજ્ઞાનીઓની ગતિ પણ આપ જ છો. આ પ્રમાણે આપ બધા જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો. કેવળ ભક્તિમાન મનુષ્ય જ આપને પામી શકે છે. સત્પુરુષો માટે પણ દુર્લભ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને, કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે એવો કોણ હશે કે જે તેમના ચરણકમળોના શરણ સિવાય અન્ય કશાની ઈચ્છા કરશે. પરાક્રમી કાળ પોતાના ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ આપના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. આવા ભગવત પ્રેમી ભક્તોનો જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોક્ષને હું નગણ્ય સમજું છું. તો પછી મૃત્યલોકના તુચ્છ ભોગોની તો વાત જ ક્યાં રહી. હે પ્રભુ, આપના ચરણ સમસ્ત પાપરાશીને હરી લેનારા છે. અમે તો કેવળ એ જ ઈચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થ ગંગાજીમાં આંતરિક અને બાહ્ય સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારના પાપ ધોઈ નાખ્યા છે, તથા જેઓ જીવો પ્રત્યે દયા, રાગદ્વેષ, શૂન્યચિત, સરળતા વગેરે ગુણોથી યુક્ત છે, આપના તે ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે. આજ અમારા પર આપની મોટી કૃપા હશે જે સાધકનું ચિત્ત ભક્તિ યોગથી અનુગ્રહિત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયમાં ભટકતું પણ નથી, અજ્ઞાનની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પણ થતું નથી, તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે, જેમાં આ સગળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પ્રકાશમય બ્રહ્મ તત્વ આપ જ છો. હે ભગવાન, આપની માયા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે, તેના જ વડે આપ આ રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો, પરંતુ એનાથી આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. માયાને કારણે બીજા લોકોમાં પણ ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે. આપને તો અમે પરમ સ્વતંત્ર જ સમજીએ છીએ. આપ જ પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો, જે કર્મ માર્ગી મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત જાતના કર્મો વડે આપના આ સગુણ સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્યકપણે પૂજન કરે છે, તેઓ જ વેદ અને શાસ્ત્રોના મર્મગ્ન છે. હે પ્રભુ, આપ જ અદ્વિતીય આદિપુરુષ છો. સૃષ્ટિ પૂર્વે આપની માયાશક્તિ સુશ્રુત રહે છે, પછી તેના જ થકી સત્વ, રજ અને તમરૂપ ગુણોનો ભેદ થાય છે, અને એ પછી તે જ ગુણોથી મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવતાઓ, ઋષિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે. પછી આપ પોતાની જ માયાશક્તિથી રચેલા આ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજજ ભેદે ચાર પ્રકારના શરીરોમાં અંશરૂપે પ્રવિષ્ટ થઈ જાઓ છો. જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદન કરે છે, તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે. આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે. હે પ્રભુ, આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં, અનુમાનથી થાય છે. પ્રલયકાળ આવી પહોંચતા કાળ સ્વરૂપે એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલિત કરાવીને લોકોનો સંહાર કરો છો. જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝપાટાઓથી વાદળ વડે જ વાદળોને વેરણ છેરણ કરીને નષ્ટ કરી નાખે છે, હે ભગવાન, આ મોહગ્રસ્ત જીવ પ્રસાદને લીધે હર હંમેશ એ જ ચિંતામાં રહે છે કે અમુક કાર્ય કરવાનું છે, તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સદૈવ સજાગ રહો છો, ભૂખને લીધે જીભ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે, તેવી જ રીતે આપ પોતાના કાળ સ્વરૂપથી તે જીવનો અંત લાવી દો છો. આ નાશવાન શરીરને ધારણ કરનાર એવો કયો વિદ્વાન હશે કે જે આપની અવગણના કરશે અને આપના ચરણ કમળોને વિસરશે. આપના ચરણ કમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિશંકપણે કરતા રહે છે. તેમજ 14 મુનિઓ પણ હેતુ વિનાની ભક્તિ કરતા રહે છે. હે બ્રહ્મન, આ પ્રમાણે સઘળું જગત રુદ્રરૂપ કાળના ભયથી વ્યાકુળ છે. તેથી હે પરમાત્મા, આ તત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભયરહિત આશ્રય છો. હે રાજકુમાર, આપ વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરતા રહો, ભગવાન તમારું મંગળ કરશે. આપ પોતાના અંતકરણમાં સ્થિત તે સર્વભૂત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રીહરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો. મેં આપને આ યોગાદેશ નામનું સ્તોત્ર સંભળાવ્યું છે, આપ તેને મનથી ધારણ કરીને મુનિવ્રતનું આચરણ કરતા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો. આ સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિઓના પતિ ભગવાન બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છાવાળા અમને, ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું. જ્યારે અમને પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી ત્યારે અનાજ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી. અત્યારે પણ જે ભગવત પરાયણ મનુષ્યનો એકાગ્ર ચિતે દરરોજ જપ કરશે તેનું સત્વરે કલ્યાણ થઈ જશે. આ લોકમાં કલ્યાણના બધા પ્રકારના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન જ છે. જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. જોકે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે, પરંતુ મારા કહેલા આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે. ભગવાન જ સઘળા કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય પ્રાપ્તવ્ય છે. તેથી મારા ગાયેલા આ સ્તોત્રના ગાનથી તેમને પ્રસન્ન કરીને તે મનુષ્ય સ્થિર ચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઈચ્છશે તેને પ્રાપ્ત કરી લેશે. જે મનુષ્ય ઉષાકાળે ઉઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને સાંભળે કે સંભળાવે છે તે બધા પ્રકારના કર્મબંધનોમાંથી મુક્ત થઈ જાય છે. હે રાજકુમારો, મેં તમને પરમ પુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે તેને એકાગ્ર ચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો. તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે. ચોથા સ્કંધ અંતર્ગત રુદ્રગીતા નામનો 24મો અધ્યાય સમાપ્ત. રુદ્રગીત નામનો 24મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.